આજે થોડું રોકાઈ જાઉં. દોડતી જિંદગીની વચ્ચે એટલે કે મધ્યમાં ઊભા રહીને જુઓ, તમે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી અહીં સુધી પહોંચવું એ સહેલું નહોતું. કેટલાય દિવસો એવા હતા જ્યારે તમે હાર માની લેવાનું મન થયું, જ્યારે કોઈ સાથ આપનાર નહોતું, જ્યારે પરિણામ પણ નહોતું દેખાતું. પણ તમે રોકાયા નથી. કદાચ આજે તમને લાગે કે હજુ ઘણું બાકી છે, પણ એક ક્ષણ માટે પાછળ નજર નાખો તો તમે ઘણું આગળ આવી ચૂક્યા છો. તમે બદલાયા છો, તમે મજબૂત બન્યા છો. મધ્યમમાં ઊભા રહીને જુઓ, કારણ કે આ એ જ સ્થાન છે જે તમને યાદ અપાવે છે કે તમે હારનાર નથી, તમે તો સફરમાં આગળ વધનાર છો. હવે ફરી એક વખત ઊંડો શ્વાસ લો અને વિશ્વાસ સાથે આગળ વધો.